ખરેખર શું આ સાધનો તો ભગવાન એને વ્યવહાર આત્મા કયો, નિશ્ચય આત્મા કયો, સસર કયો, અચળ કયો, આને વાળી પાવર આત્મા લોકો સમજણ પડતી અસર પાવર આત્મા તો બેઠી જોઈ લે તો એટલે સમજણ પડી જાય ખરાબ થાય છે. નવી બેટરી આપડે નવી બેટરી ઓફિસ થી બંધ કરી દઈએ બેટરી ભરાય નહી તો ત્યાં ચાલે છે કેટલા અવતાર કરવા ચાલે એક બે અવતાર નું નિવેદન આવે ને કયા વિચાર આ સજન બંધ થઈ ગયું થઈ ગયું આજ્ઞા પાડેલ શરૂઆત કરો હાઈ કરો રિલેટિવ રિયલ જોવાનું શું વાંધો છે ભાઈ હા એક કલાક છે ને પૂર્યા સાહેબ ઉત્સાહ માહિત થઈ જાય પૂર્ણ સાહેબ થઈ ગયો ઉત્સાહ માહિત એક કલાક અસર કરવા જાય છે તો બેઝમેન્ટ જ ખોટું છે ને અવૈજ્ઞાનિક છે ને જાણતા નથી કે આ સતર છે એ દર છે આ જ આત્મા છે એને સ્થિર કરવા જાય છે શું અને સ્થિર કરવા માટે કાયમ કરે પણ સ્થિર થાય નઈ એવું મનમાં કચરા કયા કરે તમારે છે કે સુષુમ્ના ની જાગૃતિ દ્વારા એટલે કુંડલી ની જાગૃતિ દ્વારા આત્મા પ્રાપ્ત કરવામાં આવે એ બાબત માં આપ શું કહેવા માંગો છો જાગૃતિ આત્મજ્ઞાન સિવાય આત્મા કોઈ દરે પ્રાપ્ત થાય નહીં બીજો કોઈ રસ્તો નથી જેનાથી આત્મા પ્રાપ્ત થાય આત્મજ્ઞાન સિવાય આત્મા કોઈ દરે પ્રાપ્ત થાય નહીં એ બધી યથાગ્રસ બધા બહુ જાતના હોય કુંડલી જાગૃતિ લીધી એનાથી ચમત્કારો થયા કરતી મગજમાં ચમત્કાર થયા અંદર લાઈટ થાય આમ તો દેખાય એટલે ચીરતા રહે દરસમાં ચીરે ને આત્મજ્ઞાન સિવાય સિવાય મોક્ષ ના થાય કુંડલી આત્મા લેવા દેવા શું કુંડલી હે પુષ્કળ છે અને આત્મા શું લેવા દેવા નહી ભાઈ નહી પિત્ર નહી કુટુંબી કે લેવા દેવા આ તો લોકો લાલચી લોકો છોકી દેવા લોકો એમ કરતો હોય ત્યારે આપડે ના કહેવાય નહીં એની મરતી ની વાત છે એને કઈ આપડે ઉપરી ઓછા છીએ કોઈના ઉપરી નહીં આપડે ઉપરી નહીં કોઈના હું તો આપણે એમના હાથ નીચે ના તારે પોચા હેરે ના હેરે આપણું પ્રીતિ તો એવા આપડે ચાલે તારે ચાલે ને ચાલે આ આચાર્ય નહીં કઈ ગમે તો આ શિષ્ય તારે સીધા ચાલે નહીં ચાલે નહીં સીધા આવે એમને ગુરુ થવાનું બહુ મજા આવે છે કુંડલી બુંડલી કે શું કામ કઈ બધા લોકો કરતા હોય ત્યારે માટે વધુ નહીં ઉઠાવું આપણે ને આત્મજ્ઞાન છે આત્મા પ્રાપ્ત થાય ને એવું તમને લાગે છે એવું બરાબર છે હે એ વાત બરાબર છે બધા લોકો દરેક ધર્મ વાળા શું કે અમારા ધર્મ થી મુક્ત છે કોઈ એમ કે મારા ધર્મ થી મુક્ત નથી એવું ક્રિશ્ચિયન વાળા એમ કે મુસ્લિમ હોય કે બધા કે અમારો ધર્મ સૌથી ઉત્તમ હોય કે ખસ્તર નીચા નીચે કોણ કહી શકે કે જેને વિતરાગ નો વાત કર્યો તે કહે છે અમારો નીચો તમારો ઊંચો. કારણ બાળકો હંમેશા નીચાળેલ મોટો કે મોટી ઉંમરના માણસ નીચાળે મોટા પોતાની જાતને નાનો કહીને પેલા હું મોટો કરે બરોબર ને એને સંતોષ છે પોતાને. ત્યારે મને બધી જાતનો સંતોષ એવું કહું ને કે હું બહુ નાવું છું નાના નાના લઘુ તમ કહું છું હું મારી જાતને અને બીજાને ગુણતમ થયેલા છે લઘુત્તમ થાય બિચારા ગુણતમ થયા જે ફર્યા નહીં કે બે પગના ચાર પગ થાય પૂછડું એક વધારે આ ન્યાય હું જાતે જોઈને આવ્યો છું હજુ જાતે થઈ રહ્યો છે ન્યાય એમને ખબર નથી પૂછડા બે પગ છે ને તેના ચાર પૂછડું વધારે એમને ખબર નથી કે ન્યાય થવાનો અત્યારે મસ્તી માલ જ છે એમાંથી આપડે નાખી હોય એ શું કે છે પછી તે ઉડી હોય છે સ્વચ્છતા જોઈ રહી છે અત્યારે રસમાં લાગે ને તમે કેમ લાગે આત્મજ્ઞાન મેળવવાનો શું ઉપાય? આત્મજ્ઞાન પાસે તો વ્યાપી પડે આત્મજ્ઞાન પાસે આત્મજ્ઞાની હોય તો આપણને તે વિજ્ઞાન પાડેલા આત્મા અને આ વિનાશી અવિનાશી બે પાસ પાડી તો કરી આવે રિટાયર થઈ ગયા છે જ્ઞાની ઉપર નો એ પરમાત્મા ભાવ પ્રાપ્ત થાય શું થયું મારી પર જબરજસ્ત થાય એટલે જોવા આવું વાપસ થઈ રહ્યા હોય શું અને અમે એવું આશીર્વાદ આપ્યું અમારી ઈચ્છા એ કે કેમ કરીને અમનું ભલા માણસ સારા ભલા માણસ એવું બધા થયા અને પણ હવે બહુ થઈ ગયું ચોક્કસ થઈ ગયું સાથ મળશે દાદા મને પછી વખતે શું કરું એટલે એનું કામ થઈ ગયું એનો શબ્દો થી ના થાય વહીવટો બહુ કરેલો ને કાર્ય વ્યવહાર માંથી વ્યવહાર કાર્ય કરેલો ને નિશ્ચય ફીટ થતા વાર લાગે એવું સાબિત થઈ ગયા કેટલા વર્ષ થી ભેગા રહેલા બધા ભાઈઓ મહેનત ખુબ કરે આખી જુદી હલવાર ઉઠાડી ચોરીઓ કરો તો પણ હે કે આપડે ઘેર રહેશે કે બરકત કેટલી રહેશે ચોરીતા કેટલી બીજી બરકત નહીં બરકત તો સમજે બરકત બરકત શાંતિ આપે આનંદ આપે છે પણ પુણે રહેલા તેથી આપડે શરૂ ભેગા ના થયા દયા જે સાધન પણ દરેક ચીજ મળે એવું છે પણ એનું પુણ્ય તો આવી જોઈએ ને ભેગા થવા મુશ્કેલ છે ને આ સાથે કશું ભેગા થઈ ગયું તને બને એમના મિત્ર કઈ ખબર આપી એટલે આ વિચાર બારમાં કરવાનું ના આવશે કરવાનું કોને જે જે હજુ એવું કશું બધું એવું હોય એવું બધું શોખ હોય તે બધા ક્રિયા કોણ કરે શું કરે ભગવાને બીજા લોકો ના પાડી સંસાર થી સાચા હોય કંટાળો થાય, એટલા માટે આ નથી. ઘડી સમજે છોકરા બધા કાબે લાગી ગયા છે. એક એ છે હાઉસ મોટા જય વિચારે બહુ થોડા છે. પછી દેખાડી તમે બહુ પૂછાય કે આટલા વહેલું વહેલું તમે વિજ્ઞાન સાથે હું તો દરેક ને ના ગમે એટલું એમ દેવું લોકો કેજી ગમતી મંદિર ભરે ગાડી નથી કોઈ કામ નથી ચાર લક્ષ્મી એટલે નઈ લક્ષ્મી છે ક્યાં હવે દાદા હવે લક્ષ્મી છે ક્યાં કોણ હવે લક્ષ્મી નથી કે છે મકાન છે બુદ્ધિ અને ચિત્ત થી થાય. ચિત્ત અને બુદ્ધિ કામ કરે છે. તો કે જળ ના કેવાય બુદ્ધિ, બુદ્ધિ અને ચિત્ત જળ ના કેવાય? જળ જળ ના ચિત્ત બુદ્ધિ ને ચિત્ત એ જળ બિલકુલ નથી. એ પાવર ચેતન છે. પાવર ચેતન છે. શું છે એટલે પાવર ચેતન હોય ચેતન જેવું કામ કરે અને ચેતન હોય નહી. બેટરી પાવર હોય છે ને કે ભાઈ ગાલીએ પાવર તો લાઈટ થાય એમ દબાઈએ ક્યાં સુધી પાવર હોય તો પાવર ખલાસ થાય એટલે પછી ના થાય. આ પાવર ભરેલો આત્મા છે. પાવર ભરેલો આત્મા જે કામ કરી રહ્યો છે મિકેનિકલ આત્મા એ પાવર ભરેલો આત્મા છે. જેમાં બુદ્ધિ ચીજ બધું છે એ પાવર ભરેલો આત્મા છે. આ લાઈટ થાય એનું આ પાવર ખલાસી જે પડી જશે કામ ના પાવર ભરાય છે. એની હાજરી જ ખાલી પાવર ભરણ કે મુખ્યમંત્રી બચી પછી બી હાજરી થી જ પાવર ભરાય. આ આત્મા જેને ગણીએ છીએ તે આત્મા જ નહીં સ્થિર કરવા માંગે છે ને સ્થિર કરવા માટે ક્રોધ માન માયેલો કાઢવા માટે માગે એ આત્મા જ નહીં. આ તો પાવર આત્મા. શું છે આટલું છે આવી જો હમજભાઈ હતું કે આ તો હમજે આ જ આત્માનો અને પોસ્ટો કરવાનો છે આ થતું હોય છે આ તો પોસ્ટો વધારે સ્વભાવનું ચંચળ તમે કોઈ કશું લાગે છે કે આ પાવે આત્મા હશે એવું લાગે છે કરું કે નથી આવતું સર અને દેહે એવું આ તીર્થંકર ભગવાન શું પાડ્યું છે લોકો દેહે એવું કે આ વ્યવહાર આત્મા છે શું કહે છે અને મૂળ ખરો આત્મા નિશ્ચય આત્મા છે આ કામ ચાલું વ્યવહાર આત્મા એવી વાત ખબર છે એવું નથી ખબર વ્યવહાર એ જ પાવર આત્મા માટે હે વ્યવહાર છે ને તે જ પાવર આત્મા વ્યવહાર આત્મા વિનાશી છે નિશ્ચય આત્મા અવિનાશી સત્રાચર શબ્દ હોબેલો સત્રાચર હે કયો હોબેલો એ સસર એટલે આ પાવર આત્મા અને અસર એટલે મૂળ આત્મા મૂળ આત્મા અસર જ છે સ્થિર જ છે આ સ્થિર છે શું છે બેઠું કહ્યું હે ભગવાન એને વ્યવહાર આત્મા કહ્યું નિશ્ચય આત્મા કહ્યું સસર કહ્યું અસર કહ્યું અને મારી પાવર આત્મા થાય લોકો સમજણ પડતી આ સત્ય રાખ્યું પાવર આત્મા તો પેલી બેટી જોઈ લીધા તો એટલે સમજણ પણ જાય ફોન પડવો છે ને બધું કેટલા અવતાર કરવા તારે એક બે અવતાર માં નિવેડ આવો છો ને કયા અવતાર ના આઠ હજાર બંધ થયું નથી થઈ ગયું જાણતા નથી સતર છે આ જ આત્મા છે એને સ્થિર કરવા જાય શું સ્થિર કરવા માટે કાયમ કરવા જાય સ્થિર થાય ને મનમાં કરતા થયા કરે કુંડલીની જાગૃતિ દ્વારા આત્મા પ્રાપ્ત કરવામાં આવે એ બાબત માં આપ શું કહેવા માંગો છો જાગૃતિ આત્મ જ્ઞાન સિવાય આત્મા કોઈ દ્વારા પ્રાપ્ત થાય નહીં બીજો કોઈ રસ્તો નથી જેનાથી આત્મા પ્રાપ્ત થાય કુંડલી જાગૃતિ એનાથી ચમત્કાર થયા કરે મગજમાં ચમત્કાર થયા અંદર લાઈટ થાય બધું આમ થયું દેખાય ચીરતા રહે રસમાં ચીરે આત્મજ્ઞાન સિવાય છે મોક્ષ ના થાય કુંડલી જયારે આત્મા લેવા દે શું કુંડલી એ પૂતગલ છે અને આત્મા શું લેવા દે નહી ભાઈ નહી પિત્ર નહી કુટુંબી કશું લેવા દેવાનું તો લોક લાલચ લોકો છોકે બિહારે લોકો પેલો કરતો હોય ત્યારે આપડે ના કહેવાય નઈ, એની મરજી ની વાત છે. એને કઈ આપડે ઉપરી વસે કે કોઈ ના ઉપરી નઈ, આપડે ઉપરી નહી કોઈ ના. હું તો આપડે ના હાથ નીચે ના તારે પોસ્ટા હેરે ના હેરે આપડે ઉપરી થઈએ તો એવા આપડે ચાલે ચાલે ના ચાલે. આચાર્ય નહીં કઈ ગમે તો આ શિષ્ય તાર શિરે ચાલે નહી ચાલે નહીં સીધા એમને ગુરુ થવાનું બહુ મજા આવે. કુંડલી બુંડલી કે શું કામ એ બધા લોકો કરતા હોય ત્યારે માટે વધુ નહીં ઉઠાવવું આપણે સમજો ને. પણ આત્મજ્ઞાન છે આત્મપ્રાપ્ત છે એવું તમને લાગે છે? એવું વાત તો બરાબર છે. હે એ વાત તો બરાબર છે. બધા લોકો દરેક ધર્મ વાળા શું કે અમારા ધર્મ થી મોક્ષ છે ત્યારે એ વાત શું કોઈ એમ કે મારા ધર્મ થી મોક્ષ નથી એવું. ક્રિશ્ચિયન વાળા એમ કે મુસ્લિમ હોય કે બધા કે છે અમારો ધર્મ સૌથી ઊંચા ઊંચો કે એક ફક્ત નીચા નીચો ભાઈ કોણ કહી શકે એને નીચા નું વાત કરે તે કહે કે અમારો નીચો પણ તમારું છે. કારણ બાળકો હંમેશા વિચાર મોટો કે મોટી ઉંમર ના માણસ વિચારે મોટા પોતાની જાતને નાનો કહીને પેલા મોટો કરે એને સંતોષ છે પોતાને. તારે મને બધી જાતનો સંતોષ એટલે હું કહું ને કે હું બહુ દવાઉ છું નાનો નાનો લખું તો કહું છું મારી જાતનું. અને બીજાને ગુરુતમ થયેલા છે લઘુત્તમ થાય બિચારા ગુરુતમ થયા તે ફર્યા નહીં એ બે પગના ચાર પગ થાય પૂતળું એક વધારે. આ ન્યાય હું જાતે ધોઈને આવ્યો છું હજુ જાતે થઈ રહ્યો છે ન્યાય એમને ખબર નથી પૂતળ હતી બે પગ છે ને તેના ચાર પગ પૂતળું વધારે એમને ખબર નથી શું ન્યાય થવાનો છે. અત્યારે મસ્તી હમાલે છે એમાંથી આપણે ના કહેવાય એ શું કે પછી તેવું રિવાજ છે કે આત્મજ્ઞાન મેળવવાનો શું ઉપાય? આત્મજ્ઞાન ની પાસે જવાથી આત્મજ્ઞાન ની પાસે જવાથી આત્મજ્ઞાની હોય તો આપણને ભેદ વિજ્ઞાન પાડેલા આત્મ અને આ વિનાશી અવિનાશ બે પાક પાડી તો કરી આપે. પરમાત્મા ભાવ પ્રાગટ થાય શું થયું મારી પણ જબરજસ્ત ભાવ એટલે જે જોવા હાલ પાપક થયેલા હોય શું. અને અમે એવું આશીર્વાદ આપી અમારી ઈચ્છા એવી કે કેમ કરીને અમનું કસ ભલા માણસ સારા સારા માણસ એવું બધો થયો અને બઉ થઈ ગયું ચોક્કસ થઈ ગયું સાત મળશે દાદા જતી વખતે શું કરું એટલે કામ થઈ ગયું શબ્દ ઠીક ના જ થાય. આટલો વહીવટો બહુ કરેલો ને કાર્ય વ્યવહાર માંથી વ્યવહાર કાર્ય પડેલો ને નીચે ફીટ થતા વાર લાગે એવું સાધ્યું. કેટલા વર્ષથી ભેગા રહેલા બધા ભાઈઓ પછી મળે તો એની બેંકમાં ક્રેડિટ કરેલું એટલું જ મળતું મહેનત ખૂબ કરવાથી બીજી મળવા ઉત્યાડી તું મને ચોરીઓ કરો તો પણ હે થશે તો આપણે ઘેર રહેશે કેટલું બરકત કેટલી રહેશે કઈ સિત્યાયતા જેટલી બીજી બરકત નહીં બરકત તો સમજ્યા બરકત બરકત ના છે નિમિત્ત છે પણ પુણ્ય લાયેલા તેથી આ બધું શું છે ભેગા ના થયા દાદા ને પણ દરેક ચીજ મળે એવી છે પણ હું પુણે પણ ભેગા થવા મુશ્કેલ છે ને આ કાકા ચોખી ભેગા થઈ તમે તો એમના મિત્ર કઈ ખબર આપી એટલે આ બધું પુણે વાળા જય આ વિચાર બાદ માં કરવાનું ના હોય સમજવાનું હોય કરવાનું કોણ જે જે હજુ દેવગતિમાં જવું હોય એવું કઈ બધું શોખ હોય તે બધા કોણ કરે શું કરે જપ તપ અપવાસ કરે છે ને તે દેવગતિ બધું કઈ હારી ગતિ સુખ ભોગવાય ભક્તિ ભોગવાય ત્યારે બાકી ભગવાને બીજા લોકો ના પડે બીજાને સંસાર થી કાચા હોય કંટાળો હોય એટલે માટે આ નથી કરી સમજે સત્ય શું છે એ પામ્યા પછી જીવ ની શું ગતિ થતી તમે અત્યારે સમજાયેલા હતા કેવું કેવું સમજાયેલા સત્ય ની બાબત માં એક વાત થોડું સત્ય આવું છે તેવું છે એટલે સત્ય ની બધા જુદી જુદી વ્યાખ્યા કે છે કોઈ નકારાત્મક કે કોઈ દાન કરો જપ કરો તપ કરો એવું કે દાન કરો જપ કરો તપ કરો ના સત્ય ને સત્ય ને શું એવું જુદી જુદી રીતે એની વ્યાખ્યા કરે છે સત્ય નો અર્થ એવું કે છે જુદી જુદી વ્યાખ્યા થાય જુદી જુદી રીતે સમજાવે એટલે તમે આ પૂછો સત્ય શું છે એમ પરમ સત્ય શું છે એ પૂછવાનું પરમ સત્ય શું છે ઘણા જુદા જુદા બધા રસ્તા બતાડે કે જપ કરો તપ કરો દાન કરો તો કોઈ બીજું નકારાત્મક બતાવે આ ના કરો તે ના કરો તો કે એમાં સાચું કયું એમ ક્યાં તેનાથી પરમ સત્ય મળે એ બધું જે જપ તપ ઉપવાસ છે એ સત્ય કહેવાય સત્ય અને સત્ય એ વિનાશી કહેવાય શું કહેવાય અને જો તમારે પરમ સત્ય શું હોય તો સત્ય સત્ય અવિનાશી હોય સત્ય વસ્તુ અવિનાશી હોય સત્ય વિનાશી હોય સત્ય વ્યવહારિક આપણી સત્ય માનતા હોય તે તમે ના માનતા હોય એ માનતા હોય પેલા ના માનતા હોય તમે તમે સત્ય કહેતા હોય પેલા કે ના એ વાત મને ગયું થતી એટલે સત્ય વ્યવહારિક હોય કેવું હોય વ્યવહારિક આપણા દેશમાં નામ ચાલ તો બીજા દેશ ના ચલાવે આપણે આપણે અત્યારે તમારી થાળી પીલી મૂકે આવી જ નહીં તો ગમે એટલા ભૂખ્યા જોઈ અડીએ નહીં અને ગિરામી ચૂકે તો આપડે ખાઈએ કારણ કે આમિષ મુસલમાનો કે સત્ય છે આપડે કઈ અસત્ય છે એટલે સત્ય સત્ય બધું વ્યવહાર પૂરતું છે આ અને સત્ય એ અવિનાશ કા બધા માટે એ અવિનાશી એ આત્મા ને સન્મુખતા ચાલે બીજું બધું અભૌતિક શું થોડું સમજાય છે એથી આધાર વધારે પરમ સત્ય મેળવવા માટે માણસે શું પુરુષાર્થ કરવો? પરમ સત્ય મેળવવા માટે માણસે શું પુરુષાર્થ કરવો? પરમ સત્ય મેળવવા માટે જેને સત કહીએ, જેને આપણે સત કહીએ છીએ, હા સત અવિનાશી. જે જગત સત્ય લાગે છે એ સત્ય તમને વિપરીત લાગશે ત્યારે તમે સત્ય સમજો. આ સત્ય છે તમને વિપરીત લાગે ત્યારે તમે સત્ય સમજો. એટલે કોઈક બે ગાળો સુગડી દે ભરતભાઈ, તો મને એમ થાય કે આપણે સત ભણી આ ધક્કો બારી ગયો. વિટામિન છે કે આત્મા પ્રાપ્ત પરમ સત્તા મન માટે એ ઝેર પોઈઝન છે, અને પરમ સત્તા આ લોકો જગત નું જે પોઈઝન છે એ પરમ સત્તા આ વિટામિન છે. સમજ્યું? બંને દ્રષ્ટિ જુદી છે, બંને રીત જુદી છે, બંને માન્યતા જુદી છે. હું ભરત થઈ છું એટલે પરમ સત્તા મારી, હું ભરત થઈ છું આ ભરત મારું નામ છે, હું આત્મા છું, પ્રાપ્ત થાય આત્મા નું ભાન થાય તો પરમ સત્તા મારી. સમજાય થોડું ઘણું? પછી બીજો ચાલી છું, બીજો પ્રશ્ન છે અક્ર વિજ્ઞાન એ શું છે? સમજાય છે તમે અક્ર વિજ્ઞાન ક્યાંથી અક્રમ કેતા? ક્રમિક જ્ઞાન શું કરવાનું હોય? આપણે જાતે કરવાનું હોય, જે જ્ઞાન હોય તે પ્રમાણે કરીએ તો આપણને ફળ ભલે. અને અક્રમ વિજ્ઞાન એ વિજ્ઞાન પોતે જ કામ કરી દે, ચેતન જ્ઞાન જેવું. એટલે આક્રમ એટલે ક્રબમ નહીં, સ્ટેપ બાય સ્ટેપ કયું હોય? સ્ટેપ બાય સ્ટેપ હારો લિફ્ટર કે સ્ટેપ બાય સ્ટેપ? લિફ્ટર. હા, એટલે આક્રમ વિજ્ઞાન ફૂલ સ્ટોપ મારે. અને ક્રમિક એટલે કામ આ તમારો કોઈ ગુરુ છે હોય તો કોણ છે? તમારો ગુરુ તો ભગવાન છે. કઈ ભૂલ હોય તો અમારી એ દેખાય. અને પુસ્તકો રાજચંદ્ર ને તમે વધારે પડતા ગુરુ હોય તો ગુરુ કહેવાય, ગુરુ ભેગા ના થાય. રાજકો લીધેલો હોય એમને હાથ ભરેલો હોય ત્યારે ગુરુ કહેવાય. ગુરુ મળેલા નહી ખાસ, પોતાના આત્મા ગુરુ થયેલો ખરાબ. સત્ય પ્રતિ ગતિ કરવા માટે એવો કોઈ સદગુણ કરો કે જે અનિવાર્ય ગુણ ગણાય, જે સદગુણ થી સમાજ પ્રગતિ થાય. સત્ય પ્રતિ ગતિ કરવા માટે એ વસ્તુ ચિંતા એ બહેનો તો ઈજા નહીં થવા દો, મુક્ત જવા. જરા વધારે સ્પષ્ટતા આપો. આપડે તો જીએ દુડે નહીં આપડે આપડે એના મનમાં એમના મને દુઃખ નહીં આપે એવી શિષ્ય લીધે આપડા તરફ છે સાહેબ શિષ્ય રહી લે કેવાય અને મોરલ મન કોઈ ને માટે સ્વેજ પણ મન છે બગડે ધોધ માર માં આવેલું કચ્છામાં મન છે તે બગડે નહીં એ મોર પોતાની ફી જોડે અરે અરે ખરાબ મનુષ્ય માત્ર પ્રાર્થ જ ભોગવે છે એ પછી પ્રાર્થ રસ્તો નથી શું ને માનતા ના હોય તે લોકો લખી બોલે છે એ પુરુષ ને છે ફૂલગુને માનતા નથી લખી લખી અરે મુસ્લિમ હતું કે પ્રાયોગ માને નહીં તકતીર માને તકતીર માને સાચો થાય સાચો થાય કચરા એ ભાષા પુલ છે તમારે ગુલી અધૂરી છે ભાષા પુલ છે અને અમારી અધૂરી છે અને અમારી જો સાચા ગુલ છે મુસ્લિમો માનતા ના હોય મુસ્લિમો પ્રારંભ માનતા ના હોય આપણે માનીએ પણ કુદરત નો કાયદો શું કે છે બધા માટે આ પ્રારંભ અને એના માટે કીધું કહું છું પણ આ તો બીજી બાયની વાત કરું અરે તમારી વાત કરું સાહેબ ભોગવેલું તમે ખરું દુનિયામાં ઉચ્ચ નીચે બધા જોઈએ છીએ એવું લાગે છે કે આપણું પ્રારબ્ધ જ હશે આ ગુજવાર છે કેટલીક વખત માણસ પોતાના મન ની ઈચ્છા પ્રમાણે કરે છે અને થાય છે નથી થતું આ જરા એમને ગુજવાડો લાગે પ્રાયોગિક ભોગવેલું ખરું બધા મધર ફાધર મજા પૂછતા કે પ્રયત્ન છે તમારા શરીર નો રંગ મળ્યો તે બધો પ્રયોગ જ છે. એમ પ્રશ્ન છે કે પ્રારંભ માણસ થી રસ્તો તો હશે જ ને, અહીંયા આવીને પછી એને કઈ ક્રિયા કરવાની રહે કે નહીં? પ્રારંભ માણસ પોતે જ ઘડતો હશે ને, અહીંયા આવીને પછી એને કઈ ક્રિયા કરવાની રહી કે નહીં? દુકાન મારી ભાઈ કોણ છે? હા, એ તમને ખબર પડે કે તમે દરિયા જમીન પર ચીજો છો, બોર્ડ વાંચે છે, મકાન મનમાં મકાન રસ્તે આવ્યો પૂછે છો, સમજણ કરવા મકાન રસ્તો છું નથી અમે કરીશું તો થશે ને કે આ જોયું કે આ બધું ગાયક જ છે, થઈ જાય છે બધા ગાયક છે. તમે પ્રશ્ન પૂછ્યા કે જાય છે તો પેલા માણસ બોલ્યો તમારા અંદર નો પરિણામ ઊંધા થઈ જાય કઈ પણ લખો ડબલ કરી જેમ આવ્યું છે નિકાલ કરી એમાં પોતાનો પોતાનો હોત છે ઓટોમેટિક નહીં ઓટોમેટિક હોત તો તમને અધિકાર